પણ આ બધું જ કાર્ય હરિભક્તો સંભાળે, એટલે સાધુ ક્યાંય વાંકમાં આવે જ નહીં. ક્યાં ને માનો છો ને ક્યાં છો ને તમે, ક્યાં કોની કંઠી છે ને એ બધું પૂછીને પછી એમના એને ગ્રુપમાં આવે ને આમ આવે તે આવે પછી સત્સંગ કરાવે. પણ ધીમે ધીમે બસ જ્યાં છે એને મૂકીને તમે આને મળો તો જ તમારો ઉદ્ધાર છે. તે બિચારો જ્યાં મંડ્યો છે એમાં તોડવાની શું કામ જરૂર? એક તો ઓલા જેની પાસેથી એને સત્સંગ લીધો છે એને કેટલા વર્ષ એની સામે કથા વાર્તા કરીને એને ભગવાન ઓળખાવ્યા છે. હવે એ કઈક બે પાંચ પૈસા ટકે સુખી થયો તો હવે એને ત્યાં કઈક દાન ધર્મ થાય, એના સત્કાર્યો થતા હોય, એમાં સહયોગ આપતો હોય, ત્યાંથી આખો ઉહડીને એના બધા જાડવા વેડી લેવા, તમારા ખજાના ભરવા, તમારા ટોળા મોટા કરવા, એવો અધર્મનો ધંધો શું કામ કરો? ઉલટાનો રાજી થવું જોઈએ. સાચી સાધુતા એ છે, હારું હારું જ્યાં ભગવાન ભજો છો ત્યાં ભગવાન ભજજો, ધર્મ પાળજો, નિયમ રાખજો, સ્વામિનારાયણની નિષ્ઠા દ્રઢ રાખજો, તો એ સાચો હરિભગત કહેવાય ને સાચો સાધુ કહેવાય. આ તો તમે ત્યાંથી ઠીક છે બધું, પણ આના જેવા કોઈ નહીં. એટલે ધીમે ધીમે વાત કરીને એની વાતમાં એમ જ આવે કે આમના જેવા કોઈ નહીં અને બીજા છે એમાં કઈ દમ નહીં. એટલે ધીરે ધીરે બધાને ખોટા કરી નાખે, કોઈ હારો નહીં, કોઈ કલ્યાણ કરી એવો નહીં. એટલે ઓલા જે સામે હોય એના બધાને અપરાધ કરવાના, સાધુ તો કેટલાય હોય ને એના અપરાધ કરવાના, એની પાસે એના હોય એને ઉછેર્યા હોય એ જાડવાને પોતે લઈ લેવાના અને પોતાનામાં ભેળવીને મોટું. હરિભક્તોને શું હોય છે ખબર? એને એક ઘેલછા પીવાઈ ગઈ હોય છે. દરેક જગ્યાએ આ છે કે અમે જ્યાં માનીએ છીએ એનું મોટું ટોળું હોય ને તો એમાં પોતાનો એક અહમ સંતોષ હતો કે હું જ્યાં માનું છું ત્યાં કેટલા લોકો આવે છે. જેમ જા જા લોકો આવે એમ પોતાનો અહમ વધે, એની એને તૃપ્તિ હોય એટલે, અને એની મહેનતને દાદ દેવી પડો. કટગુંદી નો ઠળિયો છૂટે પણ એ ન છૂટે. એક વાર તમને વળગી ગયા એટલે તમને છોડે નહીં, બહુ ધીરજવાળા, એટલે વીમા વાળા નહીં, એજન્ટો એના જેટલા ધીરજવાળા. એક બાપા પાસે વીમા એજન્ટ જઈને બેસી ગયો અને પછી બાપાને સમજાવે કે બાપા આ ટેબલમાં પૈસા રોકો તો આવી રીતે ફાયદો થાય, આટલા વર્ષે પાકે ને આટલા વર્ષે આ પાકે ને આટલું પાકે ને આ ટેબલમાં રોકો આ પાકે આમ પાકે ને આટલું પાકે. બે કલાક બાપાને સમજાયું એટલે આને થઈ ગયું કે હવે તો બાપો કહેશે જ કે મારે વીમો ઉતારવો છે. ધીમેક થી બાપા બોલ્યા, તમારી પહેલા વાત સાચી પણ મારે તો મોતિયો ઉતરાવો છે. અવસ્થા થઈ ગઈ છે એટલે હવે આંખે મોતિયો આવ્યો છે, મારે મોતિયો ઉતરાવો છે, વીમો નથી ઉતરાવવો. તોય પેલો ધીરજવાળો હોય તોય પાછો આવે. એમ આ જે બધા હરિભક્તો હોય ને એને ધીરજને અને મહેનતને દાદ દેવી પડે. તમે બીજાને બે વારે આમંત્રણ આપવામાં આળસી જાઓ આ તમને છોડે નહીં, બે ત્રણ ત્રણ ચાર ચાર વર્ષ થઈ જાય તો લાગી જ પડે. ગમે તેમ એમના બાજુ આવો એવો પૂરો આગ્રહ કરે. આ ખોટું છે, આ અધર્મ છે. જ્યાં હોય ત્યાંથી એના અવગુણ નાખી એના હલકા ખોટા જૂઠા અકલ્યાણપ્રદ એવું સિદ્ધ કરવાનું, પોતામાં જ બધું જોડવાનું, આવી પ્રવૃત્તિથી પોતાનું મોટું મંડળ કરવું, ટોળું વધારવું, અનુયાયી વર્ગ વધારવો, એ ગેલછા, એ અધર્મ છે, અપરાધ છે. અને આવું ખોટું ને અપરાધનું ફળ જતે દાડે પાઘડીનો વડ છેડે એનું સારું પરિણામ આવતું નથી. પોતાનું મોટું મંડળ કરવું, ટોળું વધારવું, અનુયાયી વર્ગ વધારવો, એ ગેલછા, એ અધર્મ છે, અપરાધ છે. અને આવું ખોટું ને અપરાધનું ફળ જતે દાડે પાઘડીનો વડ છેડે એનું સારું પરિણામ આવતું નથી. અને આની પાછળ પાછી એક ખાસ કેન્દ્રમાં વ્યક્તિ પૂજા હોય છે. હવે વ્યક્તિ પૂજાની જ્યારે આપણે કઈ વાત કરીએ, વ્યક્તિ પૂજા બહુ સારી રીત નથી, કઈ સત્સંગમાં જ આની ટીકા થાય છે એવું નથી. ઓલ ઓવર જે સારો સુજ્ઞ સમાજ છે ત્યાં બધે જ વ્યક્તિ પૂજાની વિરુદ્ધમાં વાત થતી હોય છે કે એ યોગ્ય નથી. તો ઉલટાનું એમ કહેવામાં આવે કે ભાઈ વ્યક્તિ પૂજા આમાં શું, સંતની પૂજા કરવું એ તો સ્વામિનારાયણ નો સિદ્ધાંત છે. દ્રષ્ટા સ્પ્રષ્ટા નતાવા કૃત પર ચરણા ભોજિતા પૂજિતાવા લખ્યું છે, સત્સંગી જીવન વગેરે ગ્રંથોમાં લખ્યું છે. કે અમારા સાધુ છે એનું તમે દર્શન કરો, પૂજન કરો, વંદન કરો, એને ભોજન કરાવો, તો તમને જન્મ જન્મના પાપ બળી જાય છે. પૂજન કરવાનું તો છે જ, લખ્યું જ છે. તો આ પૂજન કરે કોઈ સંતોનું, એને લોકો વ્યક્તિ પૂજા કરીને ટીકા કરે છે, અને આવી ટીકા કરનારા છે એને સ્વામિનારાયણનો સિદ્ધાંત સમજાણો જ નથી. આવું કહે ભાઈ, આ પૂજાવાની જે રસ જણાય છે ને એ જ વ્યક્તિ પૂજા. ગમે તેમ કરીને પૂજાવું છે, પૂજા છોડવી નથી, એ જ વ્યક્તિ પૂજા, બીજું શું. સાધુ સાચો એ કે જે પૂજા ને પ્રતિષ્ઠાથી દૂર રહે. સંતના લક્ષણમાં શું આવે છે કે પૂજા પ્રતિષ્ઠાથી દૂર રહે, એનું નામ સાચો સાધુ. ત્યારે આમાં તો સામેથી ગમે તેમ યુક્તિ દલીલ કરી અને પૂજાવાની જે પ્રથા છે એને મજબૂત કરવી છે. ઓલું તો નીલકંઠ ભરણીએ પત્ર લખ્યો એમાં લખ્યું કે અમને કોઈ પુષ્પની માળા ધરાવે તેમ લાગે કે અમારા કંઠમાં કોઈ સર્પ નાખ્યો છે, ચંદન ચર્ચે તેમ લાગે કોઈ કાદવ અમને ચર્ચે છે, આવું અમને લાગે છે. આ મુમુક્ષુની રીત છે. સાચા સંતને પૂજા પ્રતિષ્ઠા આ તે બધું એને ગમે નહીં. પૂજાય મારો પ્રભુ, છતાંય પ્રસંગ હોય એવા તીર્થ એવા પર્વ હોય, પૂનમ ગુરુ પૂનમના એવા કોઈ તિથિ હોય તો મજબૂર થઈને પૂજાનો સ્વીકાર કરે, પણ એને ગમે નહીં. ત્યારે આમાં તો સામેથી સિદ્ધાંત દલીલો કરીને પૂજા પ્રતિષ્ઠા જે કરવી એને પ્રમાણિત કરવું છે, એ જ વ્યક્તિ પૂજા. વ્યક્તિ પૂજાનો અર્થ શું કે ઘણા કે ને વ્યક્તિ પૂજા સમજાતી નથી લોકોને, પણ આ અમે કહીએ છીએ કે વ્યક્તિ પૂજા અમે કેને કહીએ. સાધુઓને પૂજા કરવી એનો નિષેધ નથી, પ્રસંગો બાદ પૂજા થાય એવું ખોટું નથી, પરંતુ એનો ચસ્કો ન હોવો જોઈએ. એક બીજું, એમાંય વિવેક હોય. ઠાકોરજીને જેમ પાલખીમાં પધરાવીને ફેરવો, એવી રીતે ઝૂલા શણગારીને ઝૂલાવો, આ બધું છે એ વ્યક્તિ પૂજા. સ્વામીને ભોગવવાના ભોગ સેવક ન ભોગવે એનું નામ સાચો સેવક. એટલે પૂજામાં પણ વિવેક હોય, જો વિવેક નથી તો એ વ્યક્તિ પૂજા છે. ત્રીજી વસ્તુ, હમણાં કહીએ કે સતત એકનું એક ટોર્ચર, આમના જેવા કોઈ નહીં કેન્દ્રમાં, એ વ્યક્તિ પૂજા. આ સિવાય બીજું નહીં, એનું શું કહેવાય, તો એ વ્યક્તિ પૂજા છે. ચોથી વસ્તુ, કથા વાર્તા થાય વાંધો નથી, પણ ધીમે ધીમે ભગવાન કરતા સંત મહિમાની જ વાતો વધારે આવે, અને સદગ્રંથમાંથી કે ખુદ વચનામૃતમાંથી સીધી સરળ વાતો આવતી હોય એને પણ મહિમા ઉપર પલટાવી પલટાવીને જ વાત કરવાની, અને મહિમાનું જ અફીણ પાવાનું. આ વ્યક્તિ પૂજા છે. સંતનો મહિમા નથી એવું નથી, પણ એ જ વાતો થાય ત્યારે વ્યક્તિ પૂજા છે. અને આનું પરિણામ શું આવે છે પછી, ધીમે ધીમે બહુ ખુલ્લી આંખે ખુલ્લા કાને સાંભળજો. શરૂઆતમાં કઈ તમે એક નૌકા તમે બે એક સાથે નીકળે તો એ એક સેન્ટીમીટરનું જ આમ બે ના ક્રોસ થાય, દિશા પલટાય, પણ બે કલાક પછી જુઓ તો એક વાહન ઉત્તરમાં બીજું દક્ષિણમાં નીકળી જાય. એમ શરૂઆતમાં તમને આવું જ લાગે કે એમાં કઈ ખોટું થતું નથી, સંત છે, પૂજા થાય, એ બે એની મહિમાની વાત થાય. પણ જ્યારે આ તમે ભાખરી બનાવવાની વાત જુઓ ને, ભાખરીમાં 10 કિલો લોટ લ્યો ત્યારે 1 કિલો તમે આંખી મીચીને ઘી તેલનું મોણ નાખી દો, ભાખરી તમારે મમરા જેવી થાય. હા, ન આવડતું શીખી લેજો. ઘણા વિદ્યાર્થીઓ રાંધતા હોય ને, રસોડું બનાવતા, પછી આવડે નહીં તો ડોબુઈ નો ચાવે એવી ભાખરી બનાવે. પણ 10 કિલો લોટ, 1 કિલો મોણ નાખો અને ભાખરી બનાવો, સેજ માપસરનું નમક નાખીને સુંદર, પછી ઘી ચોપડવા હોય કે ના હોય તમારે ભાખરી અદભુત થાય. પણ 10 કિલો લોટ અને 2 કિલો મોણ નાખો, પછી થાય કેજો. મોણ વધી ગયું, જેવી તમે પેલી તાવડીમાં કે લોટીમાં નાખો ને આમ કરો તો બધા કટકા કટકા થઈ નોખું પડી જાય, વેળું રીએ જ નહીં. એમ મહિમાનો જયારે ઓવર થાય ને ત્યારે સત્સંગ ચૂથાવા માંડે, એટલા માટે આનો નિષેધ હોય છે. માપસર જૂના સંતો એ વચનામૃતે જો શરૂઆતમાં સંત મહિમાને વાંચવા માંડો ને તો રોકતા, એ પછી વાંચે. પેલા ધર્મના, નિયમના, ઉપાસનાના, ભગવાનના સ્વરૂપના, મહિમાના વાંચો. આ તો આપણે ઘણી વાર ઘણી જગ્યાએ જોઈએ, 5 હરિભક્તો આવ્યા નથી, મહિમાનું વચન કાઢ્યું નથી. જેવું સ્ત્રીમાં હે છે, જેવું પુત્રમાં હે છે, જેવું પરિવારમાં છે, એવું જ્યાં સુધી સાધુમાં નહીં કરો ત્યાં સુધી મોક્ષનું દ્વાર ઉઘડશે જ નહીં. પણ આ વાત હરિભક્તો ને માટે યોગ્ય છે, સંત માટે પણ એટલી જ યોગ્ય છે. પણ એ મૌન છે, ભાખરી પોચી થાય પણ માપમાં હોય તો, નહીતર ભાખરી હાથમાંથી જાય. એટલે શરૂઆતમાં આ બધું બહુ નોર્મલ લાગે, પણ ભાઈઓ બહુ ખરેખર વાત એ છે. પછી શું થાય છે, વાત ધીમે ધીમે ભગવાનની ઓછી, સંત મહિમાની વધુ. પછી ક્યાંય સભા થાય ત્યારે સંતનો ફોટો પધરાવે, બાજુમાં ભગવાનનો નાનો પધરાવે. કારણ કે આ છે એ પ્રગટ છે ને આ પરોક્ષ છે, આ સમજાવવામાં આવે. આ પ્રગટ છે કોણ, સાધુ, અને આ તો બધા પરોક્ષ થઈ ગયા. પ્રગટમાં જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તમારું કલ્યાણ થવાનું નથી. એટલે નાનો ફોટો ઠાકોરજીને પધરાવે, પણ આપણે કીધું ને નૌકા ધીમે ધીમે આમ ક્રોસ થાય, પછી ધીમે ધીમે ઠાકોરજી અદ્રશ્ય થઈ જાય. કેવળ સાધુ નો ફોટો રે, અમે જોયા છે એવા. પછી તેની જ આરતી થાય, ત્યાં જ થાળ ધરાવાય. ભગવાન આમાં રહ્યા જ છે ને, રૂમે રહ્યા છે. વાંચો નિષ્કુળાનંદ સ્વામી પર, સંત તે સ્વયં હરિ નાસિકામાં નાથનું નાક, સંત તે સ્વયં. ખોટું નથી પણ એની મર્યાદા છે. અને પછી આ ઓવર જાય ત્યારે શું થાય છે, ધીમે ધીમે માનસી પૂજામાં ગોઠવાય છે. સવારે પ્રાત પૂજામાં ફોટા ગોઠવાય છે. અને ધીમે ધીમે ભાઈ એટલું હોય તો ઠીક છે, પછી ધ્યાનમાંય સાધુ આવી જાય છે. અને એમ નહીં જ ધ્યાન, પાંચે માનસી પૂજા પણ પછી એને ક્યાં પહોંચ્યું, ભગવાન સાવ નીકળી ગયો ઉપાસનામાંથી. કહેવા ખાતર રહ્યા પણ ગોઠવાઈ ગયા સાધુ. એટલે આખું કલ્યાણનો આખો સિદ્ધાંત, સહજાનંદ સ્વામીનો સિદ્ધાંત એ આખો ચૂથાઈ ગયો. આવી રીતે વ્યક્તિ પૂજા એટલા માટે દોષ ગણવામાં આવે છે કે ત્યાં શાસ્ત્રના અને કલ્યાણના ઓરિજિનલ સિદ્ધાંતોની હત્યા થઈ જાય છે, અને જુદે જ રસ્તે મુમુક્ષો ચાલ્યા જાય છે, અને મૂળ સિદ્ધાંતોને બહુ ધક્કો લાગે છે. એટલા માટે વ્યક્તિ પૂજાનો નિષેધ થાય છે. એટલે મહાપુરુષ એ કે જે ભગવાનની રૂચિમાં રહીને હરિ ભજે ને ભજાવે, પોતાના ઈષ્ટની રૂચિમાં, મર્યાદામાં, સંતની મર્યાદામાં, રીતમાં રહીને જે ભગવાનને ઓળખાવે અને એના સિદ્ધાંતોમાં જીવે, એવા સાધુ પુરુષ હોય એને પગલે પગલે ચાલવું, એ માર્ગ છે. આ થોડી મારે લાંબી વાત થઈ ગઈ, પણ મજાની વાત હજી છે. કહ પંથા, યુધિષ્ઠિર મહારાજે જવાબ દીધો, મહાજનો એને ગાથા સપંથા. પણ મુમુક્ષુને કામની હતી, એટલે મને તો એમ સતત લાગે કે ભાઈ જેને જ્યાં જેનો હોય એને એને હરિ ભજવા દો, એને ઉખેડીને આમાં લાવવાની કોઈ જરૂર જ નથી. સૌ સૌના મંડળ નવા કરો, નવાને સત્સંગ આપો. ઓલા જેનો તોડી નાખીએ એનો બિચારાને દુઃખ થાય, ઘરે હવે અહીંયા આવતો બંધ થઈ ગયો, તો એવા નિશાસે શું કામ લેવા. કારણ કે એને 15 વર્ષ મચ્યો હોય ત્યારે ઓલો સત્સંગી થયો હોય, અને આ એવો હોય કે પછી હવે બસ કે મેં તો હાલતા ચાલતા લુગડા બદલાવે એમ ગુરુ બદલાવી નાખે, એમ ના મેળ પડે. એટલે ભલા થવું અને ભગવાન ભજવા, બીજાનો તોડીને એક, અરે સહજ મિલાશો, દૂધ બરાબર માંગ લિયાશો, પાણી લૂંટ લિયાશો, રક્ત બરાબર એસી ગોરખ પાણી. સહજ મળે તો એ દૂધ બરાબર છે, માગો તો પાણી થઈ જાય, લો દૂધનું પાણી થઈ જાય. અને લૂંટીને લઈ લો, જૂટીને લઈ લો, બલાત્કારે લઈ લો, ગમે તેમ કરી પરાણે વાળી લો, એ બધું રક્ત બરાબર છે, એસી ગોરખવાની. માટે સહજ રહ્યો, હરિભજો, આપોઆપ જે હશે તે આવશે. થાય છે જે ભગવાનની વાત થાય, પણ કોઈનું લઈ લેવામાં મન રાજી કેમ થાય. દિલ હોય તો આ ન થાય, દિલ હોય તો ના થાય. દિલ ન જ હોય તો આ સવળી વાત, કઈ મારે તો ટોળું વધારવું નથી, મેં તો એવું કઈ માંડ્યું નથી. મને તો એમ આ સહજાનંદ સ્વામીનો વ્યક્તિ પૂજામાં પછી સિદ્ધાંત ડખોળાઈ જાય છે, અને વચનામૃતના એટલા ઉલટા સુલટા અર્થો થાય છે, ત્યારે આપણને દુઃખ થાય છે કે આ ક્યાં જાય છે. એટલે આ બે વાત થોડીક દુઃખ દિલતા દુખતા દિલે આ વાત કરી છે. બાકી કદાચ વધારે કહેવાનું હોય તો સાંભળનારાઓ ક્ષમા કરે. દુનિયા તો છતાંય જેમ કરતી હોય છે એમ જ કરતી હોય છે, એમાં કોઈ વાંધો નથી. પણ આપણને એમ થાય કે આપણે આપણું જવાબદારીનું કામ નભાવ્યું, બસ. જંગલ સળગતું હતું ને ત્યારે એક ચકલી પાણી ભરી ભરીને નાખે, ચાંચમાં લઈ લે, ત્યારે ઘૂડ હતો ને એ બાળી ગયો. એ કે રંડી આ તું શું કરે છો, તારા બાપનો બાપ 70 કુળ આવે ને તોય તારાથી આ જંગલ ન ઠરે, તારી ચાંચમાં પાણી કેટલું આવે, તું આવીને ફૂ કરી જા ફૂ કરી જા, એનાથી કઈ આ જંગલ સળ દાવાનો ઠરવાનો છે. ત્યારે ચકલીએ બહુ સરસ કીધું, મને ખબર છે મારા પ્રયાસથી આ જંગલ ઠરે નહીં, પણ જેદી ક્યારેક એની વાત નીકળશે ત્યારે એમ કહેવાય છે કે નાની ચકલી પણ બેઠી નહોતી રહી. એને એનો પ્રયાસ કર્યો હતો, એ પ્રયાસમાં મારો ઠાકોરજી નોંધ લઈ લે છે. મેં બે ટીપા તો નાખ્યા અને ઘૂડ તારું નામ એમાં નોંધાય છે કે જંગલ સળગતું હતું ત્યારે તું ઘૂડ સાક્ષી થઈને બેઠો હતો, કે જે જંગલમાં તું ઉછરીને મોટો થયો હતો એ જ જંગલ સળગતું હતું, ત્યારે તો તારી સલામતી ગોતીને ઉડી જવાની પેરવીમાં હતો, પણ જંગલને ઓલવવામાં તારો કોઈ ફાળો નહોતો, ત્યારે ગદ્દારના લિસ્ટમાં તારું નામ પહેલું હશે. એ ચકલીએ વાત કરી. એટલે આપણે જે થાય એટલી વાત કરી. કહ પંથા, હા, એટલે સત્પુરુષ સાચો દેખાય એ જે માર્ગે ચાલે એ માર્ગે ચાલવું. મહદ ભાગ્ય હોય છે કે એવા સત્પુરુષ મળી જાય. પછી પૂછ્યું, કા વાર્તા, કેવા પ્રશ્નો જુઓ તમે. આ યુધિષ્ઠિર મહારાજે પાણી, હજી પાણી પીવું છે એમાં એટલું પૂછાવે છે. કા વાર્તા, વાર્તા શું છે, કઈ છે, મોમ ધડ છીંગડું પૂછડું કઈ દેખાય છે, કા વાર્તા, વાર્તા કોને કહીશું આપણે, પૂછ્યું કે વાર્તા રે વાર્તા બાબો ઢોર ચપટી બોર લાવતા છોકરાને સમજાવતા, એક છોકરો રૂછાણો કોઠી આગો વિસાણો કોઠી પડી આડી અરર માડી. જોકે એના બહુ મર્મો છો, કોક દી મને યાદ કરજો, એ તો આખું બહુ શાસ્ત્ર ભર્યું છે, ડોશી શાસ્ત્ર છે, પણ અદભુત છે. વાર્તા રે વાર્તા ને ભાભો ઢોર ચારતા, એટલે શું ગજબની વાત કરી. ભાભો કોણ, આ મોટા મોટા સાધુ થઈ ગયા એ ભાભા છે, એ બધા વાતો કરી કરીને સમાજ ઢોર છે એને ચારે છે. વાર્તા રે વાર્તા ભાભો ઢોર ચારતા, આ બધા ઢોર જેવા સમાજ ને આવા ભાભા વ્યાસ વાલ્મીકિ તુલસીદાસ આ મુક્તાનંદ છે, બ્રહ્માનંદ છે, ગોપાળાનંદ છે, ગુણાતીતાનંદ છે, નિષ્કુળાનંદ છે, એ બધા ભાભા છે. ભા એટલે ડબલ ભાઈ જેવું, જેને સન્માન છે એને ભાભા કહેવાય. ભા એનો ભા એને ભાભા કહેવાય. અને ઢોર જેવા સમાજ ને ચારે છે. અને એ જ સાચી વાર્તા છે ને. તો યુધિષ્ઠિર મહારાજ ને યક્ષએ પૂછ્યું પેલા ગુંજતી આકાશવાણીએ, કા વાર્તા, અને યુધિષ્ઠિર મહારાજે કીધું, વાર્તા કીધી, ઓહો સાંભળો વાર્તા શું છે, સાંભળ્યું છે તો સાંભળો. યુધિષ્ઠિર મહારાજ કે વાર્તા એટલી જ, એક મોટું કડાયું છે, મોટું કડાયું, મોટું એક કડાયાનું નામ મોહરૂપી કડાયું છે. સાંભળજો વાર્તા, મોહરૂપી મોટું કડાયું છે અને એને ચૂલા ઉપર ચડાવ્યું છે. મોહરૂપી કડાયું, સંસાર રૂપી ચૂલો, લાકડા કયા નાખ્યા, દિવસ અને રાત રૂપી લાકડા નાખ્યા છે. લાકડા સળગે અગ્નિ તો કે સૂર્ય રૂપી અગ્નિ છે, દિવસ રાત રૂપી લાકડા છે, સંસાર રૂપી ચૂલો છે, મોહ રૂપી મોટું કડાયું ચડાયું છે, કાળ રૂપી રસોયો છે અને એના હાથમાં તાવીથો છે. શાનો, 12 મહિનાનો અને શિયાળો ઉનાળો ચોમાસું ઋતુ પરિવર્તન થાય છે એ રૂપી એના હાથમાં તાવીથો છે અને કડાયામાં બધા જીવ પ્રાણીઓને નાખ્યા છે અને કાળ રૂપી જે રસોયો છે એ પેલી ઋતુઓ રૂપી ફરે છે ને એમ આમથી આમ જીભને ઊંધા ચતા નાખીને પકાવે છે, રાંધે છે અને રાંધ્યા પછી ચાવીને ખાઈ જાય. ઇતિ વાર્તા. આ વાર્તા યુધિષ્ઠિર મહારાજ કે આ વાર્તા છે. લ્યો શું વાત કરે છે ભાઈ, મહાભારત 5મો વેદ છે, હાથમાં લઈ પછી મૂકવાનું મન થતું નથી, પણ ઘણા કહે છે કે મહાભારત ઘરમાં રાખીએ તો મહાભારત થાય. થાય જ ને, 2 વર્ષ લાગે વાંચતા, એમાં કોક તો ઝઘડે. અઠવાડિયામાં 3 દિવસ ઝઘડતા હોય તો 2 વર્ષ તો બહુ મોટી વાત થઈ ગઈ. હે, વાત વાતમાં એકબીજા ઉપર રકાબી ફેંકતા હોય છોકરાને સ્કૂલમાં સાહેબે પૂછ્યું, ઉડતી રકાબીની શોધ કોને કરી? એક છોકરો ઉભો થઈને કે મારા બાપાએ. પરમ દિવસે જ મારી બા ઉપર ફેંકી. ઇતિ વાર્તા, હા બસ આટલી વાર્તા છે. ત્રીજું પૂછ્યું, કિમ આશ્ચર્યમ, આશ્ચર્ય શું છે? આશ્ચર્ય, યુધિષ્ઠિર મહારાજ કહે છે, આશ્ચર્ય અહની અહની ભૂતાની ગચ્છંતિ હયમાલયમ શેષાઃ સ્થાવરમ ઇચ્છંતિ કિમ આશ્ચર્યમ અતઃ પરમ. પ્રતિદિન પ્રતિદિન સેંકડો લોકો મરણને શરણ થઈને યમાલયમાં જાય છે, મોતને શરણે જાય છે, મરી જાય છે. એ મરી જાય છે, નજરે જોવાય છે, છતાંય જે પાછળ બચે છે એ બધા એમ માને છે અમે ક્યારે મરવાના નથી. આનાથી મોટું આશ્ચર્ય બીજું કોઈ. બસ એ આ કોન્સ્ટ્રક્ટથી આ મારે અહીં તમને કહેવું હતું કે યુધિષ્ઠિર મહારાજનો આ પ્રશ્ન જોડવાનો હતો કે આપણને મોતની ખબર પડતી નથી. કેમ આશ્ચર્યમ અતઃ પરમ, આનાથી મોટું આશ્ચર્ય કહ્યું કે પ્રતિદિન સેંકડો લોકો મરી જાય છે, છતાંય જે જીવે છે એમ માને છે કે આપણે મરવાના નથી, બંદા મરવાના નથી એમ જે માને છે એનાથી મોટું કોઈ આશ્ચર્ય નથી. યુધિષ્ઠિર મહારાજ કહે છે, યક્ષ પ્રસન્ન થયા અને એમણે કહ્યું કે હું તમારા પ્રશ્નોથી સંતુષ્ટ થયો છું, પણ આ ચાર કોણ છે? તો કે મારા ચારેય ભાઈઓ છે. બહુ સરસ, હું પ્રસન્ન થયો, તમે મને સંતોષ થાય એવા ઉત્તર આપ્યા છે, તો એમાંથી કોઈ પણ એકને હું જીવિત કરીશ, બાકીના નહીં. લો, એટલે તમારી ઈચ્છા હોય એમાંથી એકનું નામ આપો, એને હું જીવિત કરી દઉં છું. કેવો કોયડો યુધિષ્ઠિર મહારાજ સામે આવ્યો. ભીમને માગું, અર્જુનને માગું, કોને માગું? આપણી દ્રષ્ટિએ અર્જુનનું જ માગે, એ એકલો હોય તો બધાને ભારે પડી જાય, કારણ કે સામે પૌરવ રૂપી શત્રુઓ હજી બેઠા છે, હજી ગ્રાસ મળ્યો નથી, ક્યાંય જમીનનો ટુકડો મળ્યો નથી, પોતાના ભાગનું કઈ મળ્યું નથી, એમાં એક જ અર્જુન કામ આવે. છતાં યુધિષ્ઠિર મહારાજે તત્ક્ષણ કીધું કે મહારાજ, એક અદભુત વાક્ય બોલ્યા, ધર્મો એવ હતો હંતિ ધર્મો રક્ષતિ રક્ષિતઃ. સાંભળો પ્રભુ, કે જે ધર્મનું રક્ષ, આ બહુ ફેમસ આ વાક્ય થઈ ગયું છે, ધર્મો એવ હતો હંતિ ધર્મો રક્ષતિ રક્ષિતઃ. યુધિષ્ઠિર મહારાજ આ બોલ્યા છે મહાભારતમાં, કે જે ધર્મનું રક્ષણ કરે છે એટલે ધર્મ પાળે છે, એનું ધર્મ રક્ષણ કરે છે, અને જે ધર્મનો નાશ કરે છે એનો ધર્મ જ નાશ કરી નાખે છે, એટલે જે ધર્મ લોપ કરે છે એ લોપી નાખેલો ધર્મ જ એનો નાશ કરી નાખે. માટે રક્ષિત રહેવું હોય તો ધર્મનું, સૌ પોતપોતાના ધર્મનું પાલન કરો. એમ કહી યુધિષ્ઠિર મહારાજ કીધું, મહારાજ મારી સામે ગૂંચવણ ભરેલી પરિસ્થિતિ છે, હું સમજુ છું, પણ હું તો ધર્મને માનનારો છું, ધર્મને જો નાશ કરું તો મારો આપોઆપ નાશ થઈ જાય, માટે ધર્મ રક્ષણ કરું તો જ મારું રક્ષણ થાય, અને હું તો ધર્મને ક્યારેય ચૂકું નહીં, માટે ધર્મની રીતે હું તમારી પાસે માગણી કરું છું કે મારા નવ સૌથી નાના ભાઈ નકુલને બેઠો કરો. પૂછનારો આંચકો ખાઈ ગયો, એની સિસ્કારી સંભળાઈ. યુધિષ્ઠિર મહારાજ, તમને હજી ત્રણ વખત સમય આપું છું, વિચારી લ્યો. અવિચારી રીતે તમે માગણી કરી છે, આ નકુલને માગવાથી તમને શું વળવાનું છે? તમારી પાસે ભીમ માગી શકો છો, અર્જુન માગી શકો છો, એની જગ્યાએ તમે નકુલ? તો કે હા પ્રભુ, એટલા માટે મારે બે માતા, માં કુંતી અને માં માદરી. માં માદરી તો મારા પિતાની સાથે સતી થઈને સળગી ગયા, સ્વર્ગવાસી થઈ ગયા, માં કુંતી જે હયાત છે, એટલે અમે ત્રણ ભાઈઓ માતા કુંતીના છે, બે ભાઈઓ સહદેવ અને નિકુલ માદરીના, માતા માં માદરીના છે સંતાનો. હું જીવિત છું અને કુંતી તો એના દીકરો જીવતો છે, પણ અર્જુન કે ભીમને માગું તો બધા માં કુંતીના દીકરા હયાત થયા ગણાય, માદરીનું કોઈ રહ્યું ન કહેવાય. માટે નકુલને એકને માગું છું, જેથી બે માતા પુત્રવતી રહે, એટલા માટે હું નકુલની માગણી કરું છું. આને ધર્મ રાજ કહેવાય. બે વીઘા જમીનમાં માથા કાપી નાખે અને હગા ભાઈઓ ભાઈઓમાં જ આ તકલીફ છે ને. પછી પૂજા કરો, ગમે એટલા વ્રત કરો, ગમે એટલા તપ કરો, શાંતિ નથી થતી. ચીથી થાય, ચૈથી થાય શાંતિ થાય એવું કરતા જ નથી. તો યુધિષ્ઠિર મહારાજ કે મારા નકુલને જીવિત કરો. અને પેલા એ કહ્યું, તમે જે માગ્યું એનાથી અતિ સંતુષ્ટ થયો છે, જાઓ યુધિષ્ઠિર મહારાજ, નકુલ નહીં તમારા ચારેય ભાઈઓને હું જીવિત કરું છું અને પાંચેય પાંડવો પાછા અખંડ છે ને. અદભુત કથા, ધર્મરાજ ધર્મરાજ છે ભાઈ. પણ હવે બીજી વાત હજી હું કહું, એ પેલા આમાં થોડું કહી દઉં જે મને બહુ ગમ્યું છે, એ અદભુત છે, કહું છું ને, એક જ અદભુત આ કથા છે. પાંચ પાંડવો કોણ છે? આ આપણે બધા જીવો એ પાંચ પાંડવો છે. સરોવર જળથી ભર્યું છે એ આ સંસાર સાગર છે. એમાં જળ ભર્યું છે કયું? નાના પ્રકારના વિષય ભોગનું આ જે બધું વસ્તુઓ છે, જમેલો છે, એ રૂપી ભોગરૂપી સંસારના ભોગરૂપી જળ ભર્યું છે. અને એમાં પાંડવો રૂપે આપણે બધા જીવ છીએ, એને પેલા સરોવરને કાઢે. સંસારમાં આવ્યા છીએ એટલે નાના પ્રકારની તૃષ્ણા જાગે છે, એટલે એને ભોગવવા માટે દોડે છે. એ દોડે છે ત્યારે પેલો જે છે ને, એમણે પછી યુધિષ્ઠિર મહારાજ એમ કીધું કે તમે પ્રસન્ન થયા તો હવે મને દર્શન તો આપો, તમે કોણ છો? ત્યારે યક્ષ પ્રગટ થયા, યક્ષમાંથી પાછા મૂર્તિમાન ધર્મ પ્રગટ થયા અને કહ્યું, બેટા હું તારો બાપ છું, તારી કસોટી લેવા માટે આવી રીતે આવ્યો હતો. એટલે ધર્મ જે છે ને એ સંસારનો માલિક ઈશ્વર સમજો ને. આ સંસારનો માલિક કોણ છે? પહેલેથી એનો અધિકાર છે. ભોગ એમાં બધા રાખ્યા છે, નાના પ્રકારના ભોગ રાખ્યા છે, પણ એને કાંઠે આ જીવ આવ્યા આપણે બધા. એ ભોગ જોયા ને દોટ મૂકી ત્યારે માલિક છે ને પ્રશ્ન કરે છે, ખબરદાર જો કોઈ પણ ભોગ રેડ્યો છો તો પેલા મારા પ્રશ્નના ઉત્તર આજ. અને જે યક્ષે પ્રશ્ન પૂછ્યા છે મહાભારતમાં એ બધા જાણવા જેવા છે, કે દાન શું છે, તપ શું છે, વ્રત શું છે, ક્રોધ શું છે, અગ્નિ શું છે, પર્વતથી ભારે કોણ છે, પાણીથી પાતળું કોણ છે, અગ્નિથી તેજ કોણ છે, આ બધું પૂછ્યું છે. દાન કોને કહે, વ્રત કોને કહે, બ્રાહ્મણ કોને કહેવાય, સાધુ કોને કહે, ગ્રહસ્થ કોને કહે, સુખી કોને કહેવાય, દુઃખી કોને કહેવાય, યશ કોને કહેવાય, ધની કોને કહેવાય, આ બધા પ્રશ્નો પૂછ્યા છે. વ્રત કોને કહેવાય, જપ કોને કહેવાય, આ માર્ગ કોને કહેવાય, આશ્ચર્ય કોને કહેવાય, જો આ બધા પ્રશ્નો એમને પૂછ્યા. એ આપણો માલિક આપણને કહે છે, તમે દુર્ગુણ કોને કહેવાય, સદગુણ કોને કહેવાય, એને ઓળખીને દુર્ગુણો ત્યાગ કરો, સદગુણ ગ્રહણ કરો. તપ, વ્રત, જપ, આ બધું કોણ શું કહેવાય તમારા માટે, એ બધું જાણીને આત્મસાત કરો. અને પછી જો સંસારમાં તમે ભોગનું પાણી પીશો તો તમને મોત થશે નહીં, સંસારને પાર ઉતરી જશો. પણ આ બધા પેપર સોલ્વ કર્યા વગર, એટીકેટી સોલ્વ કર્યા વગર તમે પ્રમાણપત્ર ટીવાય નું લેવા જશો તો મળશે નહીં, મળે તો તમે ડૂબી જશો, કાલ તમને ચાવી જશે અને મરી જ જશો, સંસારનું જળ પીવા જશો, કારણ કે તમે પેપર સોલ્વ કર્યું નથી. દાન કહેવાય, વ્રત કહેવાય, તપ કહેવાય, શું કહેવાય, એ તમે સિદ્ધ કર્યું જ નથી ને, તમારો તમારો ધર્મ પાડ્યો નથી, બતાવ્યો, એ પેપર જ સોલ્વ નથી કર્યું. સોલ્વ કરવું એટલે જીવી બતાવવું. એને આત્મસાત જીવનમાં જો સદગુણો કર્યા પછી સંસારના જળ પીવો. તો બધા ગ્રહસ્થ હરિભક્તો આપણે જે થયા, કે જનક મહારાજ થયા, પર્વતભાઈ થયા, ગોવર્ધનભાઈ થયા, કે જ્ઞાનપુરના દેવજી ભગત થયા, કે બીજા જે કોઈ નાના નાના મોટા મોટા હરિભક્તો થયા, સુરાખાચાથી માંડીને બધા, એ સંસારમાં ડૂબ્યા નથી પણ તૈયાર છે ને કેટલાયને તારી ગયા છે, કારણ કે એને પ્રશ્નના ઉત્તર આપ્યા છે. અને આપણે આ કોઈ તપ, વ્રત, તપ, પોતાનો સ્વધર્મ એનું કોઈ જતન કરવું નથી અને ભોગમાં સીધા જાય છે, એટલે આ સંસાર એને મારી નાખે છે, સંસાર એને ગળી જાય છે અને ડૂબી જાય છે ને. એટલે પ્રશ્નના ઉત્તર. અને માઇલો કહેતો જ હોય છે, કાંઈ પણ ખોટું કરો ત્યારે માઇલો નથી કહેતો, એ અંતરમાં બેઠો છે કે ભાઈ હા બરાબર નથી. એક ડોશીમાં પોટલું ઉપાડીને હાલ્યા જતા, એટલે પોટલાની અંદર એની દીકરી માટે બધું સોનો ગાંઠું રોકડ રૂપિયા એવું બધું લઈને વસ્ત્રો ને એવું જતા હતા. એમાં એક ઘોડાવાળો મળ્યો, એટલે માજીને થઈ ગયું થાકી ગઈ છું, એટલે ઘોડાવાળાને કીધું, ભાઈ એ ભૈલા હવે હું બુઢી થઈ, મારાથી હલાય નહીં, મારા પગ કામ આપે નહીં, આ મારું પોટલું જરા તું સામે લઈ લે, અને સામે ગામને સામે દેવળની ધજા દેખાય ત્યાં તું મૂકી દેજે, એટલે હું ગઈડી હાલતા હાલતા પછી લઈ લઈ. એટલે કે હં તારા જેવાના શું નબરા છે તમે, ઉપાડીએ બહાર પગ તોડો તમારી મેળે, એમ કરીને હાલતી નીકળી ગયો ઘોડાવાળો. પણ પાંચ પંદર ડગલા ગયો ને ત્યાં ઘોડાવાળાને એમ થઈ ગયું કે આ પોટલામાં જ માલ હશે, લઈ લેવા જેવું હતું, અને આ ક્યાં ગઈઢું પાછળ દોડવાનું છે, આ તો આંકડે મત અને પાછું માખીઓ વગરનું. અને પોટલામાં આ વાર પરબ આવે છે એટલે એની દીકરીને જ કંઈક આપવા માટે જતી હશે ડોશી, તો આ તો સહેજે સહેજે માલ મળી તો મળી જાય એમ હતો. અને મેં ના પાડી મૂર્ખાએ ઘોડું પાછું વાળ્યું, ડોશીને કે માજી મારી ભૂલ થઈ, વૃદ્ધ માણસોની તો સેવા કરવી જોઈએ, લાવ તમારું પોટલું, હું ત્યાં સામે મંદિર દેખાય ને ધજા દેખાય ત્યાં હું મૂકી દઈશ, તમે પ્રેમથી લઈ લેજો. ડોશી કે હવે મારે નથી દેવું. અરે કેમ હવે ના પાડો છો, તમને કોઈને કહી દીધું કે નહીં દેતા? તો તને અંદર જે કહી ગયો ને એ મારી અંદર એ બેઠો છે, એને કીધું કે હવે પોટલું દેતી નહીં. હવે બેટા તારો ઈરાદો ફરી ગયો છે, બોલો. માઇલો કઈ જ દે. આ તમે અહીંથી છૂટા પડો, કોઈ પણ ફંક્શન હોય તમે છૂટા પડો, પછી કોઈના ચપ્પલ હોય એમાં તમે પગ નાખો તો ચપ્પલ નથી કહી દેતું, યાર હું તારું નથી. ચપ્પલ કહી દે ને તરત એ કે હું ભાઈ તારું નથી ભાઈ, મારે. પણ આપણે પરાયણા દોસ્તી કરીએ એ જુદી વાત છે. પછી મને ખબર છે તું મારું નથી, પણ મારે પણ મારે તને લઈ જ જવું છે તો એ અલગ વાત છે. બાકી પગ ને ચંપલ તો કહી જ દે કે હું તારું નથી. માઇલો કહી જ દે સાચું શું છે ખોટું શું છે, પણ એનો ઇનકાર કરીને સંસારના પાણી પીવા જાય છે, પછી પરિણામે મરીએ છીએ, દુઃખી થાય છે, હેરાન થાય છે, બધી અધોગતિ થાય છે. માઇલો કહી દે, ગમે એટલા છળ કરે, પ્રપંચ કરે, કપટ કરે, ભાઈઓમાં કોઈ પરિવારમાં, તો અંદર ન બોલે કે આ આપણે ખોટું કરીએ છીએ. પણ પેલું મોહ, અને મોહ કેવો તમે જુઓ, આ આપણે જે આશ્ચર્યનો જે સમજવાનો એ જ, આપણું દિમાગ કામ ન કરે પણ છતાં એ જ વસ્તુ પરમ સત્ય છે.